سورہ معارج سورہ نمبر 70. بسم اللہ الرحمن الرحیم. شروع کرو چھو خوب اج موٹا مہربان نے بہج رحم والا اللہ نا نام تھی. سأل سائل بعذاب واقع. ایک مانگنی کرنا رے آو نارا عذاب نی نے سجا نی مانگنی کری. للکافرین لیس له دافع. کہ جے عذاب نے ناستی کا اوپر آوتا کوئی ٹالی شکنار نہ تھی. من اللہ ذی المعارج. اللہ طرف تھی کہ جے فرشتاؤں ماٹے پگتیا یعنی کہ درجہ نکی کرنارو چھے. تعرج الملائکت والروح الیہ فی یوم کان مقدارہ خمسین الف سنہ. کہ جے پگتیا نا رستہ تھکی فرشتہ تتھا روح جبرائیل ایک دیوس ماں تینی طرف چڑی جائے چھے کہ جے دیوس نو اندازو 50,000 ورش نو چھے. اصبر صدرن جمیلا. اے رسول ہوے تو گھنی ساری ریتے سہن کرتو رہے. انہم یرونہ بعیدا ونراہ قریبا. چوکس جا لوکو تو تے قیامت نے دور سمجھے چھے અને અમે તેને પાસે જોઈએ છીએ. યૌમ તકુનુ સમાઉ કલમુહ. જે દિવસે આસમાન પીગળેલા તાંબા જેવું થઈ જશે. વતકુનુ અલજિબાલુ કલઅહ. અને પહાડો રંગબેરંગી ઊનના જેવા થઈ જશે. વલા યસઅલુ હમીમુન હમીમા. يبصرونهم يود المجرم لو يفتدي من عذاب يومئذ ببنيه وصاحبته وأخيه وفصيلته التي تؤويه ومن في الأرض جميعا ثم ينجيه. અને તે દિવસે કોઈ એક સગો બીજા કોઈ સગાને પૂછશે નહીં. જો કે તેઓ એકબીજાને દેખાડવામાં આવશે ને ગુનેગાર એવી ચાહના કરશે કે તે આ દિવસના અઝાબથી બચવા માટે પોતાના છોકરા દાન ધર્મ તરીકે આપે, તેમજ પોતાની બીબી તથા ભાઈને પણ અને પોતાના નજદીકના કુટુંબને પણ કે જેના આશરા નીચે તે હતો, અને જમીનમાં જે કાંઈ બધું છે તે પણ એવી આશાએ કે તે તેને તે અઝાબથી ને સજાથી બચાવી લે. પણ હરગિજ તેમ થશે નહીં. તે જહન્નમની આગ તો ભયંકર જવાળા છે જે માથાની ચામડી બાળીને ઉડાડી નાખનારી છે. આ જહન્નમ તે લોકોને બોલાવતી હશે કે જેઓએ સાચા ધર્મ તરફથી પીઠ ફેરવી ને મોઢું ફેરવ્યું અને માલ દોલતને ભેગી કરી પછી તેને સંભાળી રાખી, યાની કે અલ્લાહના રાહમાં ખર્ચ ન કરતા તેને બચાવી રાખી. બેશક માણસ સ્વભાવે ઉતાવળો પેદા કરવામાં આવ્યો છે. જ્યારે તેના ઉપર કોઈ મુશ્કેલી આવી પડે છે ત્યારે ઘણો ગભરાઈ જાય છે. વઈઝા મસ્સહુલ ખૈરુ મનુઆ. અને જ્યારે તેને કોઈ લાભ ને ફાયદો પહોંચે છે તો તે વધુ લોભ કરવા માંડે છે, સિવાય કે જે નમાઝ પઢનારા છે કે જે પોતાની નમાઝો પર હંમેશા કાયમ રહેનારા છે ને જેમના માલમાં એક નક્કી કરેલો ભાગ હોય છે એ લોકોનો કે જે માંગનારા છે અને નહીં માંગનારાઓનો પણ તેમના માલમાં તેનો ભાગ રાખે છે. અને જેઓ ફેંસલાના દિવસને યાનિ કે કયામતને સાચો માને છે અને જેઓ પોતાના પાલનહારના અઝાબથી ને સજાથી બિનારા છે, બેશક તેમના પાલનહારનો અઝાબ એવી વસ્તુ નથી કે તેનાથી બેખોફ થઈ જવાય. અને જેઓ પોતાની શર્મગાહોની હિફાજત કરનારા છે, સિવાય પોતાની બીબીઓ તથા પોતાની લોંડીઓથી, તો બેશક તેવા લોકો ઠપકાને લાયક નથી. પણ જે લોકો તે સિવાયની વધારાની ઈચ્છા કરે તો એવા જ લોકો હદથી વધી જનારા છે. અને જેઓ તેમની અમાનતો તથા પોતાના વચન ને વાયદાની કાળજી રાખનારા છે અને જેઓ પોતાની સાક્ષીઓ પર રહેનારા છે ને જેઓ પોતાની નમાઝની હિફાજત કરનારા છે એ જ લોકો જન્નતોમાં માન પામેલા હશે. છતાં તે નાસ્તિકોનું શું થઈ ગયું છે કે તેઓ તારી આજુબાજુ દોડી આવી ફરી વળે છે, જમણી બાજુથી તેમજ ડાબી બાજુથી નાની નાની ટોળકીઓ બનીને. શું તેઓમાંથી દરેક શખ્સ એવી ચાહના રાખે છે કે તેને નેમતવાળી જન્નતમાં દાખલ કરી દેવામાં આવે? હરગિજ તેમ નહીં થાય. અમોએ તેમને એવી વસ્તુથી પેદા કર્યા છે, યાને કે ગંદી વસ્તુથી, મનીથી પેદા કર્યા છે જે તેઓ જાણે છે. માટે પૂરબ તથા પશ્ચિમના પાલનહારની કસમ, અમે આ વાત ઉપર જરૂર કાબુ રાખીએ છીએ કે તેમના બદલામાં તેમના કરતા બહેતર લોકો લઈ આવીએ, ને તેમ કરતા અમને કોઈ હરાવી શકનાર નથી. માટે તું તેમને છોડી દે કે તેઓ વાતો બનાવતા રહે અને રમતા કૂદતા રહે, અહીં સુધી કે તેઓ તે દિવસનો સામનો કરે કે જેનો તેમને વાયદો કરવામાં આવે છે. તે દિવસે તેઓ પોતપોતાની કબરોમાંથી નીકળી એવી ઝડપથી નાસ્તા ભાગતા હશે કે જાણે એક ઝંડા તરફ દોડતા જતા ન હોય. તેમની આંખો શરમથી ઢળેલી હશે અને હલકાય ને ઉદાસી તેમના પર પથરાયેલી હશે. તે દિવસ એ જ હશે કે જેનો તેમને વાયદો કરવામાં આવતો હતો.